એમ ત્યાં હારું જ્યાં એને આપણો ધક્કો લાગે ત્યાં. કાયદેસર છે ગેરકાયદેસર? આપણે આપણો જો એને કઈ સ્પર્શ થાય, ખોટી રીતે ધક્કો લાગે અને એને ગુસ્સો આવી જાય તો ડંક મારી જાય. કાયદેસર બચકું ભરે ગેરકાયદેસર? જો એને લાગે એને બચકું ભરે તો એ કાયદેસર કહેવાય, એમને એમ મારે. નહીં તો ગેરકાયદેસર કરે. આ દુનિયામાં ગેરકાયદેસર એક ક્ષણવાર કોઈ ચીજ થતી જ નથી. જે જે થાય છે કાયદેસર જ થાય છે, માટે એમાં ભૂલ ખતા નહીં. નહી જે થાય છે કાયદેસર વગર કશું થતું જ નથી, એમાં શંકા ના કરશો. કાયદેસર વગર કશું થતું, જે થઈ ગયું એ કાયદેસર જ હતું. તેથી અમે એને વ્યવસ્થિત કહ્યું છે. શું કહ્યું છે? એક્ઝેક્ટનેસ. એમાં મેઇન મેક કેફા નહીં. હવે બોલો, હવે તમારે શું પૂછ્યું છે કોને? તમને કેમ પૂછ્યું? તમને પૂછ્યું કેમ? આ બધા વાક્ય પર એકલું કેમ પૂછ્યું? હા, એટલે પૂછ્યું. એનું ઈ શંકા આવી કે આ કાલ છે કલિકાળ, ક્ષેત્ર છે ભરત. તો જૈન ધર્મ ના શાસ્ત્રો માંથી જે ગુરુ મુનિરાજો વ્યાખ્યાન કરે છે એમાં અમે ક્યારેક સાંભળીએ છીએ કે આ કાલમાં આ ક્ષેત્રમાં મોક્ષ ના દરવાજા બંધ છે આ જીવો ના માટે, ભરત ક્ષેત્ર ના જીવો છે. અમે જૈન મુનિઓ પાસે સાંભળીએ છીએ કે આ ક્ષેત્ર થી આ કાળમાં મોક્ષ નથી, નથી નથી, પણ આ કાળમાં, આ ક્ષેત્ર આ કાળમાં મોક્ષ નથી. એ તમારે શું કેવું માંગુ છે? આમાં છે સર્વ સ્થળે, શું કહે છે, સર્વ ક્ષેત્રે સર્વ કાળ, આ કાળ ને આ ક્ષેત્રે મોક્ષ નથી. ભગવાને કહેલું છે, ખોટું ના પડે, કે આ કાળમાં આ ક્ષેત્રે મોક્ષ નથી. એટલે આ કાળ નો જન્મેલા નો કોનો નથી? આગલા કાળમાં જન્મેલા તે બધા મોક્ષે ગયેલા આ કાળમાં, સમજ પડી ને. પણ આ કાળમાં જન્મેલો કોઈ મોક્ષે જાય નહીં આ કાળમાં જ, સમજ પડી ને. એક અવતારી થાય, કેવું થાય? એક અવતારી. હા, ભગવાને કહ્યું હતું કે શું કહ્યું કે 25,000 નો ચેક નહીં મળે, કે છે. શું કે છે? આપડે પૂછે સાહેબ કેટલા નો મળશે તો કહો, કઈ પૂછીએ કે ના પૂછીએ? ભગવાને કહ્યું કે આ કાળ બધો અવસર પણ આ છે, તે દુષ્મ કાળ આવે છે, એટલે 25,000 નો ચેક નહીં મળે છે ને. તે ભાઈ ભગવાન થકી જ છે. આ જે ભગવાન ભાઈ બેઠા છે ને, એમના થકી જ છે. ભગવાન વગર બોક્સ થાય ખરો કોઈ કાળે? શું કહો છો? એવું કેવા માંગે છે? તમે તો ઓળખી ગયા ભગવાન ને. આ ભગવાન ને એવું મેં તમને સમજી પાડી હતી ને. શું સમજી પાડી હતી? આ પટેલ છે એવું સમજી પડી ને. ભગવાન બેઠા છે, એ ભગવાન છે ને, એમના થકી મોક્ષ છે. એ તમને સમજાય આવે કે નહીં? સમજાણો. પછી ખાલી આટલો જ હતો, સર્વ કાળ સર્વ ક્ષેત્ર, એટલે એ જે છે જયારે જયારે પેલા એ ભગવાન તકી થયો હતો, અત્યારે એ ભગવાન, ભગવાન એક ના એક જ છે, ભગવાન માં ફેર નથી. સમજો ને, આત્મા બધું એક જ છે, બધા આત્મા સ્વરૂપે એક છે. કેવા છે? સ્વરૂપે, એમાં કઈ જુદાઈ છે નહીં. ફક્ત શેના આધારે જુદી છે? આ રિલેટિવ ના આધારે જુદી છે. શેના આધારે? રિલેટિવ ની જુદી જુદી જુદી છે, એટલે જુદું જુદું ભેદ ભેદ ઉત્પન્ન થયો છે. અને તેથી બુદ્ધિ થી ભેદ માલમ પડે છે. શેનાથી ઉત્પન્ન થાય છે? શું કે છે? વધારે ચહેરા અલગ હોય છે. આવડું નાનું છોકરું હોય તો એ બાપને ખરી કાઢવું, એની માને ખરી કાઢે, ખરી કાઢ નહીં. કેટલું છે બધું? આમ છે બધું એકનું એક જ, પણ જુદું જુદું એટલો બધો ફેરફાર છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ જય સચિદાન. અકલ્પ્ય વસ્તુ છે, અવક્તવ્ય છે, અવર્ણનીય છે. કે છે અવક્તવ્ય એટલે શબ્દ થી વર્ણન થાય એવું નથી. અવર્ણનીય છે એટલે શબ્દો હોય તો શાસ્ત્ર માં આવે ને. આત્મા શબ્દ સ્વરૂપ હોય તો આત્મા આવે ને. એ શબ્દ સ્વરૂપ છે નહીં. મેં તમને સુધારણા કરી છે ને. તે આત્મા નથી, સંજ્ઞા છે તમારી. શું છે એ તમે બોલો એટલે પહોંચી જાય તો ને, બોલો એટલે ત્યાં પહોંચી જાય કાગળ. આત્મા શબ્દ સ્વરૂપ નથી, અનુભવ સ્વરૂપ છે. કેવો છે? અનુભવ સ્વરૂપ છે. એક ખરો અનુભવ થયો પછી જાય, પછી અનુભવ પરંપરામાં વધતો જાય. પછી એટલે દીપક બોલાય બોલાય કે કવિરાજ એકલો બોલે થાકી જાય તો હોવી જોઈએ. કેવી નહીં તો અહંકાર થી મીટે ઊંધું. શું આપડે ઊંધું બોલ્યા ને, અવ્યવસ્થિત આપડે બોલ્યા એટલે પછી એ અવ્યવસ્થિત કર્યા રહે નઈ. આપડે બોલવું ના જોઈએ. સત્તા શું છે? જ્ઞાની પુરુષ ના સત્તા નહીં તો હમણાં હાથમાં ક્યાંથી આવી? સમજ પડે ને. બહુ મુશ્કેલી પડે છે. તમને કેવું લાગે? ના મુશ્કેલી પણ નિકાલ તો થાય છે, મુશ્કેલી પડે છે. નિકાલ તો થાય છે પણ મુશ્કેલી પડે છે. શું મુશ્કેલી પડે? તમારે કશું મુશ્કેલી નહીં પડે. તમારે ફક્ત નક્કી કરવાનું, મારે સંભાળ નિકાલ કરવો છે નક્કી કરશો નહી, એની મહેનત થઈ થઈ જાય હાથી. ના થાય તો વાંધો નહીં. એ ફાઇલ ના થાય નહીં તો એ થાય, જે જેવી હોય એ ભલે હો. આપણે તો આજ્ઞા પાડવાની છે. શું કરવાનું છે? આજ્ઞા પાડવાની, નિશ્ચય કરવાનો. કારણ કે એક કેટલીક ફાઇલો એવી હોય ચીકણી, તે આપણે આ ડુંગળીનો એક પડ તોડી નાખીએ તો બીજું પડ આવે કે ના આવે? એમાં આ ચીકણી ફાઇલમાં બહુ પડ હોય તો પણ તો એક એક પડ તૂટતું જશે. એ જ્યારે ત્યારે પડ વગરનું થઈ જશે. સમજ પડે ને. આપણને એમ લાગે કે આ ચીકણી તો થતી જ નથી હોતી. તમે નક્કી કર્યું તો આથી જ નક્કી હોતી. સમજ પડે ને. કરી જોયો ફાઇલ નો નિકાલ? કરી જોયો? કોશિશ તો કરીએ છીએ. ઠીક છે, કોશિશ તો કરીએ છીએ. ના કોશિશ કરવાનું. બીજી પાંચ આજ્ઞામાં રહેવાય છે ને, રિલેટિવ રિયલ બધું જોયું. એ જુઓ, નિરંતર સમાધિ રહેવો માર્ગ છે. નિરંતર સમાધિ નો માર્ગ છે જો રહીએ તો. ઓછી થાય ભલે, વધતી જશે પણ છે એટલી જ છે ને. ભાઈ છે, નક્કી થઈ ગયેલી છે એટલી જ છે ને. પછી કોઈ સાલ વધારે નીકળે, કોઈ સાલ ઓછી નીકળે, પણ ખાલી જ થવા બેઠી છે ને. પાછું આપણને અનુભવ થાય પાછું આવે ને. એની અસર નથી રહેતી. અસર પેલી રહેતી નથી એમ. અસર એની રહેતી નથી એમ. ના અસર રે, અસર રહે કે રહે નહી. કેટલીક અસર એવી રહે છે કે આપણે સમજવું પડે. અને સમજવા માટે તમને પૂછો, મને તમને શું અડચણ પડે છે એ પૂછો તો હું તમને સમજાવું કે આ અડચણ પડે છે. તે આ તમારી છે, તમે તમારી સમજણથી અડચણ કાઢવા જાઓ ને તો અડચણ ના નીકળે. એને મૂળ જ્ઞાનીની સમજણથી જ નીકળી જોઈએ. કે કોઈ કોઈ જાતની અડચણ આવે એવું નથી, છતાં આવ્યું હોય તો મને કહો તો સમજણ પડું. જય સચિદાન. શીખી આવે છે એમ કહો ને મને. ફાઇલો નિકાલતો કરવું પડે. ફાઇલો એટલે શું? આપડે જેની જોડે આપડે ચોપડે ચીતરી રહ્યા છે નામાં, તે ચોપડા ચોખ્ખા કરવા પડશે ને. ચોપડા ચોખ્ખા કરવા પડશે, એનો ટાઈમ થશે એટલે ચોખ્ખું થતું જશે. અને ફાઇલો ના હોય તો તમને અત્યારે ફાઇલ વગેરે બનાવી દે, તમે શું કરો? આપણે સિનેમામાં બેસી રહ્યા હોય અને એકદમ ફિલ્મ બંધ થઈ ગઈ તો અડધો કલાક એમને બંધ રાખેલો તો લોકો બૂમા પાડે ના પાડે? એવા તમારી ફાઇલો બંધ થઈ જાય ને તો બૂમા ભૂમ કરી મળશે. સિનેમાની ફિલ્મ ની પણ જોઈએ જ ખરું જોવા માટે. જ્યાં સુધી યથાર્થ થયું નથી, જ્યાં ફૂલ ગવર્મેન્ટ થઈ નથી, ત્યાં સુધી સેમી ગવર્મેન્ટ તો રહેશે ને. તમે જોડું સેમી ગવર્મેન્ટ ક્યાં સુધી ફાઇલો નિકાલ નહીં થયા ત્યાં સુધી મારા ફાઇલો નિકાલ ઘણા ખરા થઈ ગયેલા તો પણ આ ફાઇલો જ ક્યાં પછી પણ આ બધી મરજિયાત ફાઇલ કહેવાય કે મરજિયાત ફાઇલ સમજ ને આમાં મુશ્કેલી ના પડે અને પેલી ફરજિયાત ફાઇલ રાતે 2 વાગ્યા છોડે નહીં આપણે સમજાયું ને આ બીજી શક્તિ વધતી નથી આમ એ તો હોય પણ આ તો હવાર માં જો કદી ગાઈએ જવાનું હોય ને તો રાત થી ધંપો રહ્યા કરે ખરું દાદા એવું હતું એવું હતું પેલા એવું જ હતું પેલા એવું જ હતું તે જરાક મેં માથો ચૂકો થયો એટલે ભરત ને માથે આવી પડે પેલા મેનેજ ને માથે આવી પડે બૈરા ને આવી પડે હા એ શું આમાં પોતાને જાણે જાતે એમ જ જોડે હું કરું છું ખરું કરું છું શું જાણે હું કરું છું પેલા જાણે કે આમને શું આયરન કરે છે હવે ખીલે બાંધેલી ગાય ને આપણે આ બાજુ મારીએ તો શું કયા જાય આ બાજુ મારીએ તો પછી ક્યાં જાય ગાય સામી થાય ના આજુબાજુ પાક પેલી બાજુ જતી રહે એટલે બાંધેલી છે ને બાંધેલી મારીએ એનો અર્થ છો એવું આપણા હિન્દુઓ છે તે બધાને ઘરમાં માણસો ને કચેરી તમે સમજો ને એ બાંધેલા નહીં બાંધેલા કહેવાય ને અને જો છૂટો થાય જાય ને તમને કેવું લાગે છે અને જો છૂટા હોય તો પછી આપડે કચેરી ભાગી જાય ને કોઈ ગુણ હારે ચોક્કસ કઈ લીધું પણ તમારે થોડું ચોક્કસ કરવાનું હું પૂછું પણ તો બોલતા રહે છે ને કહે ભક્તિ મરે છે શું રહે છે દાદાની ભક્તિ મરે એટલે એમને તો કશું તો પુરુષ ને જ્ઞાન માં રહેવાનું ભેદ રાખવાનું નહીં એ સ્વભાવ છે સ્ત્રી સ્વભાવ છે કે આથી વધારે ગ્રાસ્પિંગ કરી શકે નહીં કેવું છે એક્સેપ્શન વાત જુદી છે અપવાદ વાત જુદી છે બાકી આથી વધારે ગ્રાસ્પિંગ કરી શકે નહીં બીજો ભેદ આપણે રાખ્યો નથી એમનો એમનો આ ભૂતગલ જ એવું છે કે દાસી વધારે કરી શકે નહીં મોહ વધારે હોય એવું તમને નહીં લાગતું પુરુષો બધા પ્રિયમ મોહ વધારે હોય તો પછી દાદા મોક્ષ મેળવતા એમને મુશ્કેલી પડે મોક્ષ મેળવવા મુશ્કેલ ના પડે હા બે અવતાર વહેલા વધારે પુરુષ ને પાસે સ્ત્રી કઈ કાયમ ના સ્ત્રી જ હોતી એવું નથી એ સ્ત્રી આવતા બહુ પાછી પુરુષ થાય એનો મોહ ઘટી જાય એવું છે ને આ બોડીમાં શું હોય છે કે મોહ નો પરમાણુ અને કપટ નો પરમાણુ બે પરમાણુ વધે એટલે પુરુષ સાથે સ્ત્રી થઈ જાય અને બે પરમાણુ વધે શું કયા મેં કહ્યું મોહને કપટ મોહને કપટ વધે જો કદી માણસ નામાં તો એ સ્ત્રી થઈ જાય અને ઘટે સ્ત્રી નામાં મોહ ને કપટ તો પુરુષ થઈ જાય શું બરોબર ને પરમાણુ ઉપર છે પુરુષ ના પરમાણુ કેવા હોય ઇગોઇઝમ હોય અહંકાર અને ક્રોધ બે હોય શું અને મોહ કપટ છે તે સ્ત્રીઓનો હોય એ પ્રમાણ તમે સમજાયું તાર પર ચિંતા નથી થાય ને ચિંતા નથી ઓછું પદ કહેવાય ઘણું તેવું તેવું પદ ના કહેવાય ને જ્ઞાન આપી એવું આપ્યું છે કે આપણને કોઈ ગારો ભરતો ભરો ભરતો એવો ટાઈમ આપણને ઉત્પન્ન થયો તે વખતે તરત આપણું જ્ઞાન હાજર થયું છે કે વ્યવસ્થિત છે એટલે વ્યવસ્થિત છે આપણા જ્ઞાનમાં જ્ઞાન પ્રમાણે છે પછી હવે શું આપણને એમાં ખેદ રાખવા જેવું ખરું તમને કેમ લાગે આપડે જ કહીએ છીએ વ્યવસ્થિત નથી કેતા ને, શું કહે છે? વ્યવસ્થિત છે, વ્યવસ્થિત એટલે એક્ઝેક્ટ છે કે છે, શું કે છે? એટલે આ ગમે તે થાય અમે અમે છે તે અમારા જ્ઞાનમાં રહીએ કાયમ, એટલે અમને અસર ના કરે. તમે જરાક પાછું પડી જાવ જરાક, ત્યાં સફોકેશન થઈ જાય, ગુંગ્રામણ થઈ જાય. થાય ગુંગ્રામણ કઈ વખત? ગુંગ્રામણ થાય ને એટલો ટાઈમ છે તે તમને જે સુખ આવતું હોય પેલું આત્મિક સુખ તે તમને પ્રાપ્ત ના થાય, એટલે મનમાં એમ થાય કે આજે કઈ પ્રાપ્તિ નહી થઈ. ખબર ને, દુઃખ નો જે સુખ આવે છે ને, હજુ તો સુખ કોને આવે? જ્ઞાની પુરુષ ને આવે આત્માનું સુખ. તમારો સુખ કઈ જાતનું આવે તે જાણો છો? દુઃખ નો અભાવ વર્તે. શું વર્તે? દુઃખનો અભાવ. અને જગત આખું દુઃખના ભાવમાં જ વર્તે છે. કેવું? દુઃખના ભાવમાં જ વર્તે. એ દુઃખના ભાવમાં જગત વર્તે છે, તે દુઃખનો અભાવ થાય. હજુ તો સુખ, હજુ તો હજુ આગળ જશો ત્યારે સુખ ઉત્પન્ન થશે. એ જ્ઞાની પુરુષ ને સુખ ઉત્પન્ન થયેલું હોય એવું સુખ તમને જેમ જેમ આગળ આજ્ઞામાં અસ્થિ બિંદા રંગાશે તેમ તેમ ઉત્પન્ન થશે. શું? અને આજ્ઞા કઈ અઘરી છે નહીં એમાં? કોઈ પછી અઘરી છે એમાં કે દૂધ તો ખાવાનું છોડી દે? જે જાગૃતિ અને જે એનું જે સુખ રહે છે એમ, આ જાગૃતિ અને સુખ જે રહે છે એમ, જે એક સરખું આમ રહેવું જોઈએ તેના બદલે આમ ઘણી માં વધારે રહે, પછી ઓછું થાય, ઓછી વચ્ચે થયા કરે છે. વર્ધમાનતાને પામવા મળી જાગૃતિ, શેમાં પામવા મળી? વર્ધમાનતાને પામવા માન નહીં, વર્ધમાનતાને. શું ને? પણ વર્ધમાનતાનો અને હિયમાનતાનો નિયમ કેવો છે કે હિયમાન થાય એટલે એકલું હિયમાન નહીં થવાનું, થોડુંક ચડે ને પછી ઉતરી જાય, થોડું ચડે ને પછી ઉતરે, પણ છેવટે ઓનધી ટોટલ ઉતરતું હોય. તમારે થોડું ઉતરી જાય પણ ચડતું જાય, પાંધી ટોટલ ચડતું હોય. એવું તમને સમજાય છે? બરોબર દાદા, એ દાદા હા બરોબર છે. એમ થાય છે આમ વાંધી ટોટલ ચડતું જ છે. આ શું છે? આપણે એમ લાગે કેમ આ ભાવ ઉતરી ગયા, પાછા બેસી ગયા. દાદા કેટલો વખત બોલાય છે? દાદા એજ આત્મા છે ને, એજ પરમાત્મા છે. શું? આ તો પટેલ છે, ભાદરના પટેલ. એજ પરમાત્મા છે, પછી બીજું શું જોઈએ આપડે? તમારે રહે છે બેન? બરોબર. દાદા ભગવાન અને હું શુદ્ધાત્મા છે, બે એક જ કે જુદું જુદું? એક જ દાદા, એ જ વાત જ છે. બીજું કઈ પૂછો? પૂછી લો તમે સમાધિ મરણ નું સર્વાયુ આવશે. કેવું? આપડા બધા મહાત્માઓ બધા જેમ જેમ કોઈ કોઈ જવા મરે ને, સમાધિ. કારણ કે જયારે કઈ બહાર અત્યારે આવી ને તો પોતાની ગુફામાં પહેરી જાય. શું કરે? ગુફામાં પહેરી જાય. અને જવાનું થયું જાણ્યું કે તરત ગુફામાં. શું કરે? એટલે સમાધિ માં લે. કેવું સુંદર સમાધિ માં. જ્ઞાન લેવાની આગળ જે જ્ઞાન મૂકું છું તેની આગળ હું અંબા વિશેષ માનતો હતો. જ્ઞાન લેતા પહેલા અંબા માં ને વિશેષ માનતો હતો એમ કે છે. હા, એટલે એમના પ્રત્યે ખૂબ ભાવ હતો. માતાજી ને તો વાંધો જ નહીં, માતાજી તો જોઈએ જ જોડે. હવે આજે તે ટાઈમે હું એનું રટણ કરતો હતો. જ્ઞાન લેતા પહેલા માતાજી નું બહુ રટણ કરતા હતા. એમ કે છે કે હવે જ્ઞાન લીધા પછી હું શુદ્ધાત્મા છું નું રટન રહે છે અને પછી એની જોડે છે અંબામા નું ઓમ રીમ શ્રી અંબિકે નમઃ ભેગું થઈ જાય છે. વાંધો નહીં, કશું વાંધો નહીં, માતાજી જોડે જોડે જશે તેનો ફાયદો છે. બંને ભેગું થઈ જાય નહીં, માતાજી તો જોડે રહેશે તો વાંધો નથી. અને ના રહેતો હોય તો દાદા દાદા માં માતાજી આવી ગયેલા છે. શું થયું દાદા? બધું અંબા માતા ના લાલ એકલા જ દાદા છે. શું કહ્યું? માતા ના લાલ અહીંથી ચીઠી લખાઈ જાય ને માતાજી ને તો બધું કામ થઈ જાય. લોકો ચીઠી લખાઈ જતા નથી. તમને ભેગા થયા માથું ચડી જાય એવું નઈ? મને કશું નહીં થાય. આપડે મને તો કઈ કઈ થાય નઈ કશું. મંડલેશ્વર કેવાય? મહામંડલેશ્વર કોઈ બોલે નહીં. આ હિન્દુસ્તાન માં કોઈ માણસ એવો નથી જે વેદાંત ના ઉપરી છે બોલે. તો સાચો બોલે કે કોઈ જયારે ખસી ગયેલી હોય તે ખસી ગયેલી બોલે ના બોલે? બોલે બોલે. જે યથાર્થ હોય તે બોલે. આટલું આ બોલીએ છીએ તે લોકો લાભ ઉઠાવે છે. તારે આ મહિને કઈ સમજ પડી નઈ તો મને પ્રશ્ન પૂછો વેદાંત એટલે શું? એટલે મેં સમજી ગયો ભીત જોડે આપડે ન્યાય માંગીએ ખસી જાય ખસી જાય કહીએ તો ના ખસે. અને આપડે કઈ મારે જવાનો જાય તો ના ખસે. કોનું માથું તૂટી જાય? આપડો ભીત નું ના તૂટે. ભીત જેવું જગત છે. કેવું છે? ભીત જેવું જગત છે. એટલે અમે બહુ એ કરે નઈ. આ તો બિચારા સારા માણસ હતા પણ બીજો કોઈ એવો માણસ હોય નઈ ઊંધું થતું બોલે નઈ તો અમે કઈ ભાઈ અમે હાર્યા એવું કહીએ. શું કહીએ? અમે હાર્યા. એટલું મારા કહેવાથી શું ફાયદો થાય તે જણો તમે? એને ઘેર જઈને ઊંઘાવે એટલો બધો ઉત્સાહ જીત્યા જીત્યા એટલે એને સુખ થાય. એટલા માટે અમે એટલું જ કહીએ અમે હાર્યા. શું કહીએ? અમે હાર્યા. કારણ કે અમને દુઃખ થતું જ નથી. અને અમારે સુખ થવું હોય તો આપણે ધંધો ખરો નહીં કરો કે દુઃખી કરવો? ના, અમારે સુખી કરવો ખરો. એટલે અમે હાર્યા એવું કહીએ નહીં. એટલે બહુ જ થઈ ગયું. પછી ઘેરા મસ્તીમાં જરા ચગલો કરતા એટલું જ જોયે છે ને? તર્કશાસ્ત્ર એના પર તર્ક જ ઉપર ચાલે. એટલે બુદ્ધિ નો ઉપયોગ કરીને તર્ક ને એમ કે કોઈ દલીલો હોય તો દલીલ ને શું જોવા આપો શું નહીં આપો એવું બધું બધું ભણે છે લોકો. હા, પણ એ તો બધું શું કરે છે? એટલે બધું એ સ્ટેન્ડર્ડ એવા છે ને સ્ટેન્ડર્ડ માં એવું જ હોય. આ પ્રમાણે હોય, બીજું વધારે હોય ને? એ તો એમ જ મને એમ જ જાણે કે આપણી ઉપર તો કોઈ સ્ટેન્ડર્ડ નવું છે જ નહીં. શું માને? આપણે કોઈ સ્ટેન્ડર્ડ છે જ નહીં. કાંઈ ભ્રાંતિ ને બિચારા ને એટલે એ જ્ઞાન નો અહંકાર હશે. જ્ઞાન ને બુદ્ધિ નો એ જ્ઞાન કહો જે કહો તે જ્ઞાન જેવી વસ્તુ જ હોતી નથી. જ્ઞાન કોને કહેવાય? શાસ્ત્ર જ્ઞાન ને જ્ઞાન કહેવાતું. જ્ઞાન સજીવ હોવું જોઈએ. કેવું? સજીવ હોવું જોઈએ. હા, ક્રિયાકારી જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાન ઊંઘમાં પણ કામ કર્યા કરે. ઊંઘમાં પણ કામ કરે. તમારું કામ કર્યા કરે છે? કરે દાદા. એનું નામ જ્ઞાન કહેવાય. આ તો બધું નિર્જીવ છે. આ બુદ્ધિ કહેવાય. શું કહેવાય? બુદ્ધિ કહેવાય. એટલે મીડિયમ થ્રુ પ્રકાશ. વાદ ઉપર વિવાદ આ સંવાદી ન હોય. આ સંવાદી છે. શું છે? સંવાદી. આ વાદ વિવાદ ન હોય. એ બધું વાદ વિવાદ બહાર કહેવાય. બુદ્ધિ નો બધો એ બોલે તેની પર પછી હું વિવાદ કરું વાદવિવાદ થાય. અને આ તો આત્મા પરમાત્મા ની વાત, આ તો પરમહંસ ને માટે કામ, પરમહંસ ને માટે કામ. હા, અને આ જ્ઞાનાવરણ ને દર્શનાવરણ જે વાત કરી એ કેવી કેવી રીતનું હોય છે જરા સમજો. જ્ઞાનાવરણ અને દર્શનાવરણ હોય છે આપણે વાત કરી એ કેવી રીતનું હોય છે સમજાવો એમ. એવું છે ને, તમને દાદા દેખાય છે? ના, નથી દેખાય. હા, એ દેખાતા હોય એ દર્શનાવરણ કહેવાય. માખો છે છતાં આવરણ આવ્યું, માખો છે છતાં આવરણ આવ્યું, બરાબર. એ આવરણ ખસી જાય તો દેખાય, એનું નામ દર્શન આવરણ. સમજ પડે ને? સમજાય છે બરોબર. હવે કેટલીક ચીજો બે ચાર દુધિયા પડ્યા છે, જય સચિદાનંદ. આ બધા દુધિયા તમે તો શું જાણો કે બધા દુધિયા છે, શું જાણો? પણ એમાં કઈ કડવી કઈ મીઠી શી જાણો તમે? ચાખી તો ખબર પડે ને. હે, ચાખી તો જ ખબર પડે. આ ચાખી તારે એ તો બુદ્ધિ થઈ પછી એમને જાણો તારે. શું કહ્યું? એ જ્ઞાનાવરણ નડે છે. શું નડે છે? જ્ઞાનાવરણ નડે, જ્ઞાન નું આવરણ. એવું આ બધું જ્ઞાન, ચાખી તો જ્ઞાન આવરણ ફસે છે ને. ચાખી તો ચાખી તો બરોબર. હા, એ જ્ઞાન, એમનું જ્ઞાનાવરણ ખબર નથી પડતી, એનું નામ જ્ઞાનાવરણ. આપડે હોળીએ તો ખડખડવું હોય તો હોળે, હોળી ને જ્ઞાન થાય, એ ઇન્દ્રિય જ્ઞાન થયું કેવાય. ડિરેક્ટ જ્ઞાન, જ્ઞાન ડિરેક્ટ હોવું જોઈએ. કેવું? જ્ઞાન ડિરેક્ટ હોવું જોઈએ. હા, પણ જ્ઞાન